शरीर को त्यागा है उसका हमें कोई अनुभव नहीं, और जब तक उसका अनुभव नहीं तो क्या कहेगा हमें कितनी वक्त शरीर छोड़ू छे, કેટલી વખત શરૂ છોડી છે પણ એનો અનુભવ નથી ત્યાં સુધી શું કહીએ? શરીર છોડ્યું છે એવો પણ અમને અનુભવ નથી, ને બીજું ધારણ કર્યું છે એવો પણ અનુભવ નથી. હો બે હમ બે બતાતા હે કેસા છોડતા હે કેસા અનુભવ હોતા હે વો પુનર્જન્મ હૈ કે નહીં મેં સાબિત કરતા હું. પુનર્જન્મ હૈ કે નહીં? પુનર્જન્મ હૈ. જ્યારે ઇનકા સાયન્ટિસ્ટ લે જા રહા હે ત્યારે આદમી અલગ तो आत्मा कह लीजिए वो महसूस करे कि ये मैंने शरीर त्याग दिया और ये आत्मा से मैं अलग खड़ा हूँ, इसे आई कहते हैं. उसकी जब तक अनुभूति ना हो तो आई दिख रही है. जहाँ सुधी शरीर त्याग्यू छे, शरीर बधु त्याग्यू छे અને એ કે છે કે મેં ચાહ્યું છે, અને ત્યાં સુધી આઈ ની અનુભૂતિ નથી. જો ત્યાગ ના રહે ઉધર આવતા અનુભૂતિ નહીં હોતી. નહીં હોતી. એમ કે છે કે દાદા જ્યાં સુધી હું જુદો ના પડું અને મારા આને જુદો ના જોઉં, શરીરને ના બધે શરીરને ત્યાગીને હું એનાથી જુદો પડીને એને જોઈ ના શકું ત્યાં સુધી મને આય ની અનુભૂતિ કેવી રીતે થાય? એ આય ની અનુભૂતિ તમે જુદા પાડીને કહી આપીએ ને. આવો દાદા પોતાએ કરીને પોતે કરીને એવું સમજવા માંગે છે કે આ જેને ત્યાગ કર્યો છે એવો જે હું છું એ હું કોઈ અનુભૂતિ થતી નથી. ત્યાગ કરનાર એવો હે? ત્યાગ કરનારી વસ્તુ એ ત્યાગ મે આપને કહે અલગ કર દી જો માઇન્ડ હે તો અલગ કર દી ત્યાગ કર દે કે અલગ કર દે જો કુછ બચા હે જીતે આપે જે બધું કહ્યું કે આ સબ ત્યાગી દો અને પછી જે આઈ રહે છે એને અનુભૂતિ કેવી રીતે થાય? વો જો આય હે ને વો ત્યાગ કુછ કર સકતા હે? ના કરો, ત્યાગ ના કરો, માઇન્ડ કો અલગ કરો. વો ઇગોઇઝમ ત્યાગ કરતા હે, ઇગોઇઝમ હે, ઇગોઇઝમ ત્યાગ કરતા હે તો આઈ કે સાથ ઇગોઇઝમ રહેગા તો ફિર ઇચ્છા અનુભવ નહીં હોતા હે. ઇગોઇઝમ ત્યાગ કરતા હે અને ઇગોઇઝમ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હે. ધીસ ઇઝ ધ વે ટુ ફીલ આઈ. કયો એવો રસ્તો છે કે જેનાથી આઈ નો અનુભવ થાય? એ અમે કરી આપીએ, અમારે કરે એ કરી આપીએ. આપકા આપકા જો ઓપરેશન આપ ખુદ નહીં કરી શકતા, આપકા ઓપરેશન દૂસરા ડાક્ટર કર શકતા હે. અમારે ઓપરેશન કરે છે છ મહિના રાખો. ભોજન લે કે તો ભી ઘંટા ચલા જતા હૈ. ડાઇનિંગ ટેબલ કો ઉજળને લગ જાતા હૈ તો ઘંટા ચલે. યે તો જો હૈ યે સારી વૈલી ચીજે હૈ. આપ પૂરે ભગવાન હો જાયેગા. યે તો સારી ઇસકે લિયે ઇતના ટાઈમ મેં આપ 5 મિનિટ ભી લગા સકતે હૈ, 2 ઘંટે ભી લગા સકતે હૈ. ઉસી ખાને કો એક આદમી 2 મિનિટ મેં ખા લેતા હૈ, ઉસી ખાને કો એક આદમી 3 ઘંટે મેં ખાતા હૈ. યે તો સારી હમારી બનાઈ હુઈ ચીજે. લેકિન યે ચીજ તો એક એસી સાધના હૈ કી કહેતે નહીં મિલે તો બચપન તક નહીં મિલતી, ઓર મિલ જાય તો એક ક્ષણ મેં આપ જો હૈ ભગવાન કો દેખ લેતે હૈ. આ બધી વસ્તુ એવી છે કે કરે તો ઘણો વખત નીકળી જાય, કોક વાર કરે તો તરત પણ મળી જાય. આ જમવા બેસીએ છીએ તો 2 મિનિટ માં બી જમી લઈએ છીએ, કલાકમાં પણ જમી લઈએ છીએ, પણ જે આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે એને માટે એમ કે તરત પણ મળી જઈ શકે. શરત પણ મળી શકે. તમે કહો છો તે બરોબર છે, અભી થોડા કુછ આનંદ હોય નહીં, એ વાત કરનારને થોડા કુછ આનંદ હોય નહીં, તો ઇસને બાપ ને થોડા આનંદ હતા, ચાહે ને પરમાનન્ટ આનંદ, પરમાનન્ટ આનંદ, નો ભય નો ફિયર. ત્યાગ કરને વાળો તો કોઈ જન છે વો આ નહીં હોતા હે, તો આનંદ હોતા હુઆ નહીં હુઆ, બિલકુલ હુઆ હે. હા, ધીસ ઇઝ અ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન, કેશ બેંક. એમનું મારું એવું છે કે મેં ક્યાં પૂછ્યું, અરે જે તો વર્ષો લાગી જાય છે અને કોઈને ક્ષણ માં પ્રાપ્ત થઈ જાય છે, કોઈને ક્ષણ માં પ્રાપ્ત થઈ જાય, કોઈને થયેલું નહીં ક્ષણ માં પ્રાપ્ત, અનંત અવતાર થયેલા તારે દાડે નહીં. મુજી એસા હોતા હૈ કઈ દફા બહોત ટાઈમ તક મંદિર જાતે હૈ, પ્રવચન સુનતે હૈ, સારી બાતે હોતી હૈ, લેકિન ઉતના આનંદ નહીં આદમી કો આતા જીતના કે એક દફા વૈસી બિસ્તર મેં લેતે હુએ વો ઈશ્વર કો પતા નહીં કૈસે યાદ કર લેતા હૈ કે ઉસકો એક અજીબ સી અનુભૂતિ હોતી હૈ. એમ કે છે કે ઘણી વખત માણસ કોઈ બહુ મંદિરમાં જાય, પ્રવચન કરવા જાય, વ્યાખ્યાનમાં જાય, તો એને જેટલો આનંદ નથી થતો, એ કોક વખત એમને પલંગમાં સૂતો સૂતો એવો ઈશ્વર જોડે એકાકાર થઈ જાય કે એને એક એક પલમાં જ એને ખૂબ જ આનંદનો અનુભવ થાય છે. કે અહીંયા પણ આમાં કે એમ ટાઈમ નો કસો એવો છે નહી, ટાઈમ તો શું ટાઈમ કરો, અનંત અવતારના અનુભવ થાય, ભેગા થાય તારા પેલું થોડા થોડો થોડો ટાઈમ નો અનુભવ હોય તો થોડો ટાઈમ ખોરાવે, તો અનંત અવતાર નું ભૂલ બતાવે. બિસ્તર પે લેટે લેટે અનુભવ હોતા હૈ આનંદ કા, વો કે વો દેટ ઇઝ ટેમ્પરરી, થોડા સમય રહેગા, પરમનન્ટ નહીં હોગા. એસા અનંત અનંત અવતાર કા કે અનુભવ ઇકઠા હોતા હોતા આતા હૈ. એમ કે છે કે આવો જે થોડો અનુભવ પણ જે થાય છે, આપણે પલંગમાં સૂતા હોઈએ ને થઈ જાય અભેદતા ઈશ્વર જોડે, એવો અનુભવ આપણે મંદિરમાં જઈએ કેટલી બધી વાર જઈએ તોય ન થતો, એવું કેમ? વો અનુભવ સત્ય નહીં, સત્ય તો ઈટ ન લે જતા. પહેચાનું ઓળખવું એ પણ એક મુશ્કેલી છે. અભી આપકો જો આનંદ હોતા હૈ માનસિક નહીં, આનંદ સત્ય કા આનંદ હોતા હૈ, એવું કઈ રીતે કહી શકું એમ? ઓ માનસિક ઇમોશનલ નીચે જતા હું, માનસિક આનંદ મહેસૂસ કર રહા હું નીચે જતા હું, માનસિક આનંદ ઇમોશનલ દેતા હૈ, ઇમોશનલ નહીં રહેતા હૈ, માનસિક આનંદ ઇમોશનલ દેતા હૈ. ઉસકો મનુષ્ય કહેતા હૈ કે ક્ષણ મેં પ્રભુ કી પ્રાપ્તિ હો ગઈ, વો અપને લીએ ક્ષણ હૈ, મગર વો ચાલુ હોઈ દોરી ઉસ વખત આતી હૈ, इसीलिए इस जन्म में अपने को यह महसूस होता है कि क्षणिक में मिल गया, वो क्षणिक में नहीं होता. जब भी आपको होता है वो मस्ती का आनंद रहता है, मस्ती का नहीं. राय साहब ने कहा कि अगर वो नहीं आप जन्म आप बोलता है थोड़ा टाइम आनंद होता है आपको, चाहे मस्ती का आनंद है, समझ गए ना? એમની બંને ની વાત થઈ અંદર આવી હતી. હું બતલાવો રાખતો. મારું એમ કેવું તો ક્ષણિક જયારે આનંદ થાય છે એ આનંદ આપણને આ શરીર ને લાગે છે ક્ષણિક થયો, પણ એની લિંક વર્ષો પુરાણી જન્મ જન્મ ચાલુ આવેલી લિંક છે અને ત્યારે ફળીભૂત થયેલી છે. શું કે છે? એ કે છે આપ જે આપ કહો છો કે અનુભવ થાય છે ભાઈ ની જોડે વાત થયેલી, તો કે એકદમ ક્ષણિક ક્ષણ માં નથી થતી, એ તો કેટલાય અવતારો થી ભેગું થતું થતું આવેલું હોય છે અને આ અત્યારે થઈ જાય છે ત્યારે બીજા વ્યક્તિ ને એમ લાગે છે કે અમને ક્ષણ માં થયું, પણ ખરેખર તો કેટલાય અવતારો નું ભેગું થયેલું હોય છે. ત્યારે એમને સામે પ્રશ્ન કર્યો કે તો પછી માણસ ને પાછલા અવતારો નું ભેગું થયેલું હોય ને અત્યારે અનુભૂતિ થતી હોય તો પછી અત્યારે પછી ફાંફા મારવાની જરૂર શું છે? મહેનત કરવાની જરૂર શું છે? દર અવતાર માં ભેગું કરતા કરતા આયા તો 360 ડિગ્રી ખુલ્લા હો જરા 360 ડિગ્રી તો અભી તો આપ તબ મિલકે 150 ડિગ્રી ખુલ્લા હવે 200 ડિગ્રી ખુલ્લા કરને કા અભી તક 150 ડિગ્રી ખુલ્લા હુઆ હૈ. ગોડ કઈ કુંભકાર નહી હો જતા પાણી ક્યા વિચાર માં इसके लिए त्याग की जरूरत है. त्याग त्याग करने के लिए इगोइज्म की जरूरत है. तो इगोइज्म और आ है दोनों जुदा है. इगोइज्म टेम्पररी है, आय भी टेम्पररी रख के आपको भाई भाई चले जाएगा ऐसे नहीं भेजेगा. टेम्पररी है वर्ष तक भाई है. પરમાનન્ટ કો ભાઈ કેસા પરમાનન્ટ તો કોઈ ચીજ હૈ હી નહીં. પરમાનન્ટ તો કોઈ ચીજ હૈ હી નહીં. આ ખુદી પરમાનન્ટ આ ઇઝ ઇઝ પરમાનન્ટ આ ઇઝ પરમાનન્ટ એન્ડ માય ટેમ્પરરી એડજસ્ટમેન્ટ મહેસૂસ કરો અનુભવ કરો એક મોટી વસ્તુ છે. મોટી વસ્તુ આપ બોલતા એમ બોલતા કે એક સાલ માં તમારું ઓપરેશન કરી દેગા તું ના બોલતા છ મહિના મને આ બોલતા હે સેમ્યુઅલ પેટ્રોલ પેટ્રોલ ઓઇલ પેટ્રોલ ઓઇલ સબ ઇસકા કે મશીન ભાડે દેતા હે પેટ્રોલ ઓઇલ જૈસે મશીન ભાડે દેતા હે ઉસમે એસી કન્ડિશન દે દે પેટ્રોલ ઓઇલ ઉસકા ઓર કિરાયા અલગ એસા હે આપકા હે દે એસા હે કે વ્હીકલ હમારા અપના હે હા ભાડા લેતા હે ને હા તે રોજ 60-70 રૂપિયા આતા હે આલ દેતા હે હા પર સે પેટ્રોલ બટલ વો વીડિયો ડલતા હે આવું ડલતા હે એસા નહીં હે પેટ્રોલ ઘર કા ડાલ કપડા બપડા અપના હે તમારે પેટ્રોલ ઘર નાખો નહીં નાખો નફાનું પ્રયોજન હશે તો ખોટ જશે, તમે ડિસ્કરેજમેન્ટ થઈ જશે અને ડિપ્રેશન થઈ જશે. એ રીતે તો માનસિક હોય છે નથી, કેમ કે દર વર્ષે ખોટ આયા જ કરતું હોય છે, વર્ષો થી 4-5 વર્ષથી ખોટ જ થઈ જાય છે. એ રીતે કે જે માનસિક અસર નથી થતી, આજે 4-5 વર્ષથી દર વર્ષે 4-5 લાખ રૂપિયા ખોટ ખાઈએ જ છીએ. ના પણ ખોટ ને જો નફો ગણવામાં આવે, નફા ને ખોટ ગણવામાં આવે તો કોઈ દાર દુઃખ નહીં થતું. એટલે જ કરી હશે કેમ કે નામ અચાનક લઈ જતું હોય છે. લોક લોક જે દિશામાં ચાલે છે એ દિશા આપણે દિશા ફેર કરવાની છે, બીજી કઈ દિશા. લોક નફા ને નફો કે છે, ખોટ ને ખોટ કે છે. આપડે કોર્ટ ને લાભો ગઈ એમ પેલા કોર્ટ ગઈ બે સરખું. એ જે હું કેતો હતો કે 17-18 વર્ષથી આપણા ધર્મ પુસ્તકો માં લખેલું છે કે સંપત્તિ સંતતિ અને સંસાર નું સુખ મનુષ્ય જયારે જન્મે છે ત્યારે એની સાથે નિર્માણ થઈને આવે છે. એટલે એ ફિલોસોફી ઉપર અત્યારે એક્ઝિસ્ટ થઈ રહ્યો છે. જયારે આ લખેલા આવ્યું છે તો પછી એમાંથી જે મળવાનું છે અથવા નથી મળવાનું એ નિર્ધારિત છે, ફક્ત મને જ્ઞાન નથી એનું એટલું જ છે. એટલે કે આપણા ધર્મશાસ્ત્રમાં કહેલું છે કે સંપત્તિ સંતતિ અને સંસાર એ પોતે લઈને જ આવેલો છે. અને આ સિદ્ધાંત ઉપર કે છે મારે મારું જીવન મેં ચલાવ્યું છે, બરોબર. એટલે કે એના ઉપર એના લીધે મને કશું દુઃખ કે એવું કશું થતું નથી. એમ એ પોઝિટિવ છે એટલે સારું છે, પોઝિટિવ છે ને એટલે સારું. પણ એને એનું જ્ઞાન નથી કે એના લીધે આવું થાય, મને જ્ઞાન અમાર હતું જ નથી. આ તો એક જાતનો પોઝિટિવનેસ છે આપણી, શું નેગેટિવમાં દુઃખી હોય કાયમ, પણ પોઝિટિવમાં સુખી હોય, શાંતિ વાળો હોય. લેકે જતા આદમી બોલા કે ઇધર આગળ ભાગવતી રહેતા તો લુટારા લુટ લુટાર કે મારા લુટારા લુટારા આપ કરન્સી ભરે હુઈ બેગ લેકે જાતે હૈ લુટારા મિલતા હૈ તો આપને ભય લગતા કે એ આપણી પાસે તો લુક લે લેગે ભય લગતા હૈતા સગા વાલે કા રખ દીયા ફર ભય નહીં લગતા એસે આય કે બિના સબ ચીજ હૈ નહીં તો નોટ સે તો છોડ દે તમારે છોડને કે કોઈ જરૂર નહીં જાન જાનને કા ખાલી ખાલી ધ્યાન લિયા દે સો ગયા આપ ખુદ કો જાન લિયા દોનો જુદા હો ગયા અભી એક હી હૈ અભી આપને આઈ એન્ડ માય મિક્સ હૈ ઇસીલિયે આપકો સારે કોઈ જાનને કા ફિર કુછ કરને કા એસા બોલતા હૈ મેં હું પર મેરા ભી હૈ એસા બોલતા હૈ એસી દૂર એસા હો ગયા ભૂલ હો ગયા ભૂલ હો ગયા કે તું હૈ તો ફિર સિર્ફ તુમ્હારા કોઈ ચીજ ઇસમે નહીં હૈ કે નહીં હાથ મેરા હૈ યે મેરા હૈ ઓર બોલતા હૈ મેં નહીં હું બોલતા હૈ બોલતા વો જુદા કરને કા આજ બ્લેન્ડર છે દાદા આનંદ બ્લેન્ડર વો ઉસકો જૈસા બ્રાન્ડી પી કે બોલતા હૈ ને ભ્રાંતિ ભી બોલતા ભ્રાંતિ હલતા દેગા સબ જુદા કર સમજવા માટે એમની વાત માં એમને એવો ખ્યાલ આવી ગયો કે અનુસાર સમજ્યા પછી અનુભવ માં આવે છે જે માણસ એ હોય ને દાદા એ એમ ન કે બહુ ટાઈમ છે એક વર્ષ એ એમ કે એક જન્મ એવો જો છે એની આખી એટીટ્યુડ એ હોય કારણ અહીંયા તો આપણે એ કહીએ અરે દાદા એને ઓછો હજી કરી દીધો હજી હા માણસ કેટલી જેવી તેવી વસ્તુ છે માણસ એટલે તો એને તો આ લોકો ઈશ્વર કહેવા ગયા પણ લોકો એ સમજવા નથી દીધું શું કહ્યું વેદાંત દ્વારા એને ઈશ્વર કહેવા ગયા શું કહ્યું જીવ ઈશ્વર ને પરમેશ્વર શું કે છે બરોબર ને ઈશ્વર તો હિન્દુસ્તાન ના લોકો કર્યા વેદાંત દ્વારા પણ આ લોકો સમજવા ના લીધે ઈશ્વર બાકી મારે બધું સમજવા દે એવા લોકો ને આ જાતે જન્મ જાતે એવી ને જો હોય તો એનું થોડું આ રાખે એટલે બધું મારી જ જાય હાથી વાત એમાં ભેદ છે એટીટ્યુડ દ્રષ્ટિ બળાત્કાર કરીને કહીએ કે ચાલો તમે હું બતાવું તમને મેળવી દઉં એક વાર પહેલો ઉપર પડીને કે આપણે પાંચ વખત ના પાડી નહીં બતાવું કામ નથી એ વધારે એ થાય ચાલ ચાલ એટલે આખી વસ્તુનો હાઉ ટુ યુ એપ્રોચ એના ઉપર બહુ આધાર એ જયારે એનું પાકે મળે ને એનું આખું તૈયાર થાય ત્યારે એમ થાય કે ના ના બીજી ચપડી છે જ્ઞાન દ્રષ્ટિ છેદે અજ્ઞાન બળ જે વાંચ્યું અને ઉર્ધ્વ પરિણામી ધ્યાન ઉર્ધ્વ પરિણામી ધ્યાન એ લોકોને કામ લાગે લોકોને કામ લાગે બીજું જોઈ લો છે સ્થિર એટલે શું સ્થિર એટલે સ્થિરમાં તો બધી જ ચીજ આવી જાય કોઈ ચીજ બાકી નહીં રહેતી જે મોરાલિટી સિન્સિયરિટી બંને જરૂર કરે તાર સીલ થઈ ગયું શું કરીને આપણે સીલ પણ કહીએ છીએ સ્ત્રી ચારિત્ર ને સીલવાન કહીએ છીએ શું કર્યું પણ ખરેખર કરશે પણ ખરી રીતે આ બધું જેવું આવવું જોઈએ એટલે મારો ખ્યાલ એવો છે સદાચાર સદાચાર ને સીલવાન બહુ જુદો સદાચાર સદાચાર એ તો તે સામાન્ય વસ્તુ છે અને સીલવાન તો સીલે સીલવાન હોય ને અને આ બધું સાપથી રૂમ ભરેલું હોય, સાપથી આ રૂમમાં બધા સાપ હોય, અને પીગળા ના આવે ને રાત્રે તો સાપ અને અડે નહીં, ઉપર ઉપર ચડી જાય બધા, અડે નહીં. આપે આ બધી ચર્ચા ક્યાં કરેલી? કારણ કે આ તો મને શિક્ષક સમજતા હતો, 5 મિનિટ લાગી. આપે આ ચર્ચા બધી ક્યાં કરેલી? તમે જે દાખલો આપ્યો કે સાપ આમ જતા રહે, સિલવાડ નો પ્રવેશ થાય તો સાપ આગા પાછા થઈ જાય, તો આ સીલ એ કેળવણી નો વિષય છે. આ શીલ જે ઉત્પન્ન થયું આવું, તો એ કેળવવાની વસ્તુ છે. કેળવાય, શીલ કેળવાય તો થાય. જાણવાની વસ્તુ છે, શીલ માં શું શું આવે, શીલ શું ભેગું થાય તો શીલ કેળવાય. જેમાં કોઈ કહે છે કડી, કડી એટલે કઈ, કડી એક વસ્તુ નથી, બધી વસ્તુનું સંમેલન છે. સમજે ને, એવું આ શીલ એ કોઈ વસ્તુ નથી, સંમેલન છે. આ તો જે આપે સીલ વર્ણવ્યું એમાં ઇગોઇઝમ થી પ્રાપ્ત કરેલું હોય, સીલ પ્રાપ્ત ઇગોઇઝમ થી પ્રાપ્ત કરાય. તો મારું પૂછવું એમ છે કે ઇગોઇઝમ થી જો એની શરૂઆત થતી હોય તો જે પરિણામ છે તે સ્વયંભૂ છે, કેળવણી નું પરિણામ નથી. સીલ સંગતિ સંસર્ગ દોષી, આ સંસર્ગ દોષી થાય છે. એટલે એ વાતાવરણમાં માણસે આંબાનો મહાવરો રાખવો પડે. એટલે એ વાતાવરણમાં આવવાનો માણસે મહાવરો રાખવો પડે. એ વાતાવરણમાં આવવા માટે માણસે માવરો રાખવો પડે. હા, એ ગરજ રાખવી પડે માવરો ની. ગરજ હોય ને તો માવરાની જરૂર નથી. જેને ભૂખ લાગી હોય તે કઈ હોટલ નું બધી બોર્ડ બોર્ડ ના હોય, ખરાબ હોટલ હોય તો હશે ને, ભૂખ લાગી બોર્ડ કઈ ખરાબ હોય નીચે પડી ગયો. આ જમાનામાં દાદા સિલ્વર નો દાખલો આપો. આ જમાનામાં કોઈ એવો સિલવાન આપે જોયો હોય તો દાખલો આપો. આ જમાનામાં સિલવાન આ કાળમાં તો બધું થાય ને, કોઈ હોય નહીં બનતા. સિલવાન એ કેળવણી નો વિષય નથી, એ પ્રાગટ્ય થાય છે. એ મારા દીધી સિંચાઈ હતી તો એની સમય જાય. સિલ મારા દીધી સિંચાઈ નું સમય નહીં. આવડા વાસણ માં આવડું વાસણ ચલાઈ જાય, પણ એ હેતુ એ છે કે મારા જીવન શું ચાલી છે એનાથી સમજી જાય કે માણસ શું આવી ગયું છે. બાકી શીલ તો શીલવાન ને દેખીને એની પાસે બે ઘર થી માવરો તો તમે માવરો પાસે આગળ ગીતાજીમાં એ પ્રમાણે લખેલું છે કે અભ્યાસ યોગે ન તતો માનિચ્છા તું ધનંજય. બરોબર છે, અભ્યાસ એ ક્યારે અભ્યાસ તો અભ્યાસ ક્યારે થાય, ગરજ હોય તો જેની ગરજ જાગે ને તો અભ્યાસ ગરજ જાગવી છે. ગરજ હોય તો થઈ જાય નથી, પરિણવાની ગરજ જાગી થઈ અને અભ્યાસ પૂરો દાખલો દાખલો નથી બંધ બેસતો. પહેરવાની ગરજ હોય તો પહેરવાનું મળી જાય, પણ સિલવાન થવાની ગરજ હોય તો સિલવાન બનાય ના. જયારે તારે પણ એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા સુધી રહેતો નથી, અંતર કરે તો ગરજ જ નથી લોકો કોઈ તો સંજોગોમાં અંતર ફરી જાય છે. ફરી ના જોઈએ કારણ કે સિલવાન થતા થતા કેટલા ટેસ્ટ એક્ઝામિનેશન આવે છે, આ માણસ ન ફરી જાય એવું બને નહીં ને. કેટલા બધા ટેસ્ટ આવે, એટલું જ તમને દેખાડીએ તો તમને એમ લાગે કે આ પુસ્તક કઈ લોકો ને લાભ કરશે. એનું કહું તમને, રમણલાલ રતનલાલ દેસાઈ એને અનેક નવલકથાઓ લખી, ધૂમકેતુ એને અનેક નવલકથાઓ. લોન ઉપર લીધેલું જ્ઞાન છે, કેવું છે, અને આ તો દર અસર જ્ઞાન, દર અસર જ્ઞાન, જ્ઞાન બીજ માંથી જ્ઞાન નીકળેલું છે. શું છે? એનું દુંડાનું જ્ઞાન છે, કેવું, ફળનું જ્ઞાન છે. લોન ઉપર લીધેલું પેલા લીધા શબ્દો એ નહીં, પાસે એ મૂકે પાસે એની વેચતાલી સમજી જાય. બીજી ચાલે સેકન્ડ હેન્ડ, સેકન્ડ હેન્ડ હે. એક વાર તમે કહ્યું કે સેકન્ડ હેન્ડ છે, સેકન્ડ હેન્ડ ત્યાગ કરો, તપ કરો, હું કરો એવું કે હતું જ કોઈ માણસ ને, તમે કઈ જતા માણસ કરાય કરાય તો ભાઈ નાખે હું તમને, તમે એવી ગરજ ગાઈ દો માટે એવી ગરજ ગાઈ દો, અમને ગરજ ગરજ ગાય એટલે હેડા મળે જ ના મળે, ગમે ત્યાં જમ્પ ના હોય. હા જમ્પો ના હોય એને ચેન પડે જ નહીં ને. મેં તો તારું જ્ઞાન જોયે છે, તારે તો કોઈ આત્મજ્ઞાન અહીંયા પાય તો હું ગામ આવ્યો છું કહું, અને એ તો કોઈ કાળ હોતું નથી કહેતું. કરો છો શું અત્યારે? એ બિઝનેસ કરો છો? કારણ કે નોકરી કરું છું હું ત્યાં ત્યાં મ્યુનિસિપલ અમદાવાદ ત્યાં નહીં ત્યાં એન્જિનિયર તરીકે શું મળે છે કેટલું ભાડું એ તો કહો અઢારસો રોજના 60 રૂપિયા પડ્યા ને, તારે રોજના 60 રૂપિયા પડ્યા ભાડે આપેલું નથી ના, પણ તમારે જોડે જવાનું નથી રહી જાય અને તમારે જવાનું 60 રૂપિયામાં પેટ્રોલ તો હવે એ લોકો નાખી દે છે, તમારે તો એ શું પેટ્રોલ મારે ઘરનું ખાવું છું, લુગડા બુગડા બધું પેટ્રોલ ઘરનું, તમે એના કરતા ઇન્જિન પર આપ્યું સારું, તો પેટ્રોલ એ લોકો નાખી દે હા છે આપણે ના લે, અને તેમ પર ધડી દેવાનું નહીં, આ તો ધડી હા થઈ ગયું. એટલો બધો હશે 5 કલાક સુધી એક્સરસાઇઝ કર્યા કર્યો પછી મને કહે છે આવી જાગૃતિ રાખી આલો કઈ અત્યારે જાગૃતિ આવી ગયા આવું વર્ગી ભૂલ થઈ ગઈ જાગૃતિ આપવા માટે અજાગૃતિ નહીં ઉત્પન્ન થાય. સંપૂર્ણ જાગૃતિ અખંડ પરમ જ્યોતિ સ્વરૂપ થઈ ગયું કેવું નામ છે પેલા રૂપન થઈ જાતે પ્રયત્ન નહીં કરો તો સુધી મુક્તિ નહી મળે. વેદાંત જ્ઞાન હોય જૈન ના શાસ્ત્ર જ્ઞાન એની બુદ્ધિ સાથે મારે વગેરે આ વિજ્ઞાન એવું છે મને નામ મળે એટલે સર્વોપરી કહેવાય છે. તેથી આ વિજ્ઞાન સર્વોપરી સંપૂર્ણ મુક્તિ આપે આ વિજ્ઞાન બુદ્ધિ ના બુદ્ધિ અંદર હાથ ન ગાલી શકે તારે વિજ્ઞાન કહેવાય. બુદ્ધિ ચાલે જ નહીં જરાય ચાલે હાથ જ ના હાથ ચાલશે હાથ બની જાય બરોબર છે. અમને બુદ્ધિ હાથ ચાલી સંશય ગો કરાવડા બુદ્ધિ એમાં સંશય ગો ના વાંઠ જ નહીં ને. આ જ્ઞાન બુદ્ધિ ને ગાંઠતું નથી એવું આ જ્ઞાન બધા જ્ઞાન બુદ્ધિ ને ગાંઠે તેથી આપણે જ્ઞાન છે. બુદ્ધિ ને ગાંઠવું જ પડે દરેક જ્ઞાન આ એક જ જ્ઞાન તમને એવું લાગે છે અસીમિત છે એટલે બુદ્ધિ આપ ગાલી શકે ને. બુદ્ધિ પોતે સીમિત છે અને બીજા બધા જ્ઞાન છે સીમિત છે જ્ઞાન સીમિત છે એટલે પેલું બુદ્ધિ આપ ગાલે. આ અસીમિત છે વિજ્ઞાન છે એટલે અમારે ગાલી શકે ને. આ શાસ્ત્રો હોય નહીં આ જ્ઞાન કારણ શાસ્ત્રો સીમિત જ્ઞાન છે. શું છે? શાસ્ત્રો માં સીમિત જ્ઞાન છે. શાસ્ત્રો તો ખાલી માર્ગદર્શન જ બતાવે, બીજી કઈ બતાવે. એમાં આત્મા ના હોય ને શાસ્ત્રો માં. માર્ગદર્શન રાજગઢ કરાવ રહેવાનો રસ્તો આમાં ભર્યો હોય ને, મતલબ બાળક પાટિયા પછી ચીતેલો હોય ને, એના જેવા શાસ્ત્રો. એટલે અસીમ ને સીમ વાળું સીમિત હોય તો કરી કરી કરી શકે ને, બરોબર. અને બુદ્ધિ પણ થઈ થાય તો જ માર્ગ, મુક્તિ નો માર્ગ મળે. બુદ્ધિ જ્યાં સુધી પાંચવી પડે ને, ઘટે નહીં. જ્યાં ઘટે નહીં તો ચાલે ને. આખી રાત ઊંઘવા ના તો શું કે છે, આખી રાત ઊંઘવા ચૂપ થઈ ગયા માટે કઈ એમ કઈ વળી ગયું આમ તેમ, આખી રાત બધે બધે કરી. રાજીખુશી થયેલા હોય છે, કેટલાક ને થવું પડે ઉંમર ને બધું સર. ઉંમર દરેક વસ્તુ ની ઉંમર થાય એટલે એ હંમેશા જેમ જેમ અમુક ઉંમર થયા પછી આવી રીતે છે. નટો ની ઉંમર વધતી જાય તો રિસ્પોન્સિબલ જાય, રિસ્પોન્સિબિલિટી ઉતરતી જાય. ચડે નહીં, ચડે નહીં ના, ચડે નહીં, પણ એ છે તે અપવાદ હોય એમાં પાછા જાત જાતના. તો નાનપણમાં ચડતા વાર લાગી હોય તો મોટી ઉંમરમાં તો તેવું ચડે પાસે એવું અપવાદ હોય. પણ બાકી આમ નિયમ આવો રિસ્પોન્સ પર જાય, ત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષે પછી રિસ્પોન્સ પર પડે. પણ મેં તો જોયું પછી ઉતર્યા કરે ઉંમર, ઉંમર વાળા વધારે રખડે છે એનું શું કારણ? ઉંમર લાયક માણસ વધારે રખડે છે એનું શું કારણ? રખડે છે, રખડે એટલે બહાર જાય છે. ઉંમર વાળા વધારે માણસો ક્યાં જાય? વિષય માટે ભટકે છે, વિષય માટે ભટકે છે. કઉ છું ઉંમર વાળા, હા, એવું કઈ આવ્યું સાચી બધું જગત છે જ એવું. અહંકાર કરવા માટે એમને અનુભવ કરાવું છું તો બુદ્ધિ ને ગોઠે એવી ચીજ ના થાય દુનિયા માં. આ બુદ્ધિ ને ગાંઠ બુદ્ધિ નથી, આ તો એક નીકળી છે, નીકળી છે તો આમ ગઈ ગયું તો હું બોલું કેવું સરસ બોલે, એવું કેવું સરસ બોલ્યો. તમે તો ખરા બોલતા છે માટે તમે સરસ બોલ્યા ને. માલકી વાળી ચીજ માલકી મને વાણી જુઓ દુખાય છે. બુદ્ધિ પણ ગોંટે, બુદ્ધિ નહીં ગોંટે ને એવું વિજ્ઞાન. વિજ્ઞાન બુદ્ધિ નહીં ગોંટતું, પણ અમે ગોંટી દઈએ બુદ્ધિ ને. શું તમે વિજ્ઞાન કરું? શું બુદ્ધિ ગોંટી દઈએ છીએ? પેલા નું પેલા આદત છે.